تجادلوا أهل الكتاب إلا بالتي هي أحسن إلا الذين ظلموا منهم وقولوا آمنا بالذي أنزل إلينا وأنزل إليكم وإلهنا وإلهكم واحد ونحن له ए ईमानदारों, किताब वालाओं साथे वाद विवाद करो नहीं, पण एवी रीते करो के जे उत्तम होय, सिवाय ते लोको थी के तेओ माथी जेमने तमारा पर जुल्म कर्यो होय, ने आ कहो के अमे तेना उपर ईमान लाव्या छीए के जे अमारा तरफ उतारवामां आव्युं छे, अने तेना उपर पण के जे तमारा तरफ उतारवामां आव्युं छे। અને અમારો માબૂદ તથા તમારો માબૂદ એક જ છે અને અમે તેને જ તાબે થઈએ છીએ। ને એવી જ રીતે અમોએ તારી તરફ આ કિતાબ ઉતારી છે, જેથી તે લોકો કે જેમણે અમોએ આ પહેલા કિતાબ આપી છે આ કુરાન મજીદ ઉપર પણ ઈમાન રાખે છે, અને તે મક્કાવાસીઓમાંથી પણ કોઈ કોઈ તો તેના પર ઈમાન રાખે છે, ને નાસ્તિકો સિવાય અમારી આયતોનો ઇનકાર કોઈ જ કરતું નથી। قبله من كتاب ولا تخطه بيمينك إذا لارتاب المبطلون। જો કે આ કિતાબ ઉતારતા પહેલા તું ન કોઈ કિતાબ વાંચતો હતો અને ન તારા જમણા હાથથી કાંઈ લખતો હતો। જો એમ હોત તો આ અસત્યવાદીઓ જૂઠાઓ તારી નબુવતના બારામાં જરૂર શંકા કરતે। પણ તે લોકોના દિલોમાં કે જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે આ આયતો સાફ છે, અને ઝાલિમ લોકો સિવાય અમારી આયતોનો ઇનકાર કોઈ કરતું નથી। ને તેઓ કહે છે કે તે રસૂલના પર તેના પાલનહાર તરફથી મોજીઝા તરીકે નિશાનીઓ શા માટે ઉતારવામાં નથી આવી। તું કહે કે નિશાનીઓ મોકલવાનો અધિકાર તો ફક્ત અલ્લાહની પાસે છે, અને હું ફક્ત એક ખુલ્લો ડરાવનારો છું। શું તેમના માટે આ પૂરતું ને કાફી નથી કે અમોએ તારા ઉપર એક એવી કિતાબ ઉતારી કે જે તેમને પડી પડીને સંભળાવવામાં આવે છે? બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં ચોક્કસ જ રહેમત અને નસીહત છે। وبينكم شهيدا يعلم ما في السماوات والأرض والذين آمنوا بالباطل وكفروا بالله أولئك هم الخاسرون। તું કહે કે અમારી અને તમારી વચ્ચે સાક્ષી તરીકે અલ્લાહ જ કાફી છે। આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તેનાથી તે પૂરેપૂરો જાણકાર છે. ને જે લોકો જૂઠા પર ઈમાન લાવ્યા ને અલ્લાહનો ઇનકાર કર્યો તેઓ જ નુકસાન ઉઠાવનારા છે. અને તારી પાસે અઝાબ કહર ઉતારવાના બાબતમાં તેઓ ઉતાવળ કરે છે, પણ જો અઝાબનો ને કહરનો સમય નક્કી કરેલો ન હોત તો તે અઝાબ તેમના પર ક્યારનો આવી ચૂક્યો હોત, અને ચોક્કસ જ તે તેમને ઓચિંતો આવી પકડશે અને તેમને જાણ પણ થવા પામશે નહીં. તેઓ તારી પાસે અઝાબની બાબતમાં ઉતાવળ કરે છે, જોકે જહન્નમ ઇનકાર કરનારાઓને નાસ્તિકોને જરૂર ઘેરી લેનારી છે. તે દિવસે કે જ્યારે અમારો અઝાબ તેમને ઉપરથી ઢાંકી લેશે અને તેમના પગો નીચેથી પણ, અને અલ્લાહ તેમને કહેશે કે જે જે કાર્યો તમે કર્યા કરતા હતા તેની મજા ચાખો. અને એ મારા તે બંદાઓ કે જે ઈમાન લાવ્યા છો, બેશક મારી જમીન ખૂબ જ મોટી છે, માટે તમે મારી જ ઈબાદત કરો. દરેક નફ્સ યાની કે જીવ મોતની મજા ચાખનાર છે, પછી તમે બધાનું પાછું ફરવું અમારી જ તરફ થશે. ને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમને અમે જન્નત માંથી ના ઊંચા ઊંચા ઝરૂખાઓમાં જરૂર જગ્યા આપીશું, જેની નીચે નદીઓ વહેતી હશે. તેઓ સદાય તેમાં જ રહેશે. નેક કાર્યો કરનારાઓ માટે આ કેવો ઉત્તમ બદલો હશે. કે જેઓ દુનિયામાં સબ્ર કરે છે ને જેઓ પોતાના પાલનહાર પર ભરોસો રાખે છે. ને જમીન પર ચાલનારા કેટલાય એવા છે કે જેઓ પોતાની રોજી ઊંચકીને ફરતા નથી, પણ અલ્લાહ જ તેમને રોજી પહોંચાડે છે ને તમને પણ, ને એ જ મોટો સાંભળનાર ને જાણનારો છે. અને જો તું તેમને આ સવાલ કરે કે આસમાનો તથા જમીનને કોણે પેદા કર્યા છે અને સૂરજ તથા ચાંદને કોણે કામે લગાડી દીધા છે, તો તેઓ જરૂર એમ કહેશે કે અલ્લાહે. આ છતાંય તેઓ ક્યાં બહેકી ને ભમી જાય છે. અલ્લાહ إن الله بكل شيء عليم. الله پوتانا بنداو ماتي جنا ماتي چاہے چھے روزی بوہلی کری دے چھے ને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે. બેશક અલ્લાહ દરેક વસ્તુથી વાકિફ છે. الحمد لله بل اكثرهم لا يعقلون. ને એ રસૂલ જો તું તેમને પૂછે કે આસમાન પરથી પાણી કોણ ઉતારે છે પછી તે થકી મરણ પામી ગયેલી જમીનને પાછી જીવતી કોણ કરે છે તો તેઓ ચોક્કસ જ આ કહેશે કે અલ્લાહ. તું કહે કે બધા રીતની તારીફ અને વખાણ અલ્લાહ માટે જ લાયક છે પણ તેઓમાંથીના ઘણા ખરા સમજતા નથી. અને આ દુનિયાની જિંદગી રમત ગમત સિવાય કાંઈ જ નથી. ને બેશક મર્યા પછીનું આખરતનું ઘર એ જ સાચું ખતમ ન થનારી જિંદગી છે અગર તેઓ સમજે તો. પછી જ્યારે તેઓ વહાણમાં સવાર થાય છે ત્યારે ખુલુસ દિલથી તેની ભક્તિ ને પૂજા અર્થે તે અલ્લાહને જ પોકારે છે. પછી જ્યારે તે તેમને છુટકારો આપી સુખી જગ્યા પર પહોંચાડે છે તો તેઓ તરત જ શિર્કને અલ્લાહના ભાગીદાર બનાવવા માંડી જાય છે. કે જેથી અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેની તેઓ નાશુકરી કરે ને થોડા વધુ દિવસ લાભ મેળવી લે. પણ આગળ જતા તેઓ જાણી જ લેશે. શું તેમણે આ ઉપર વિચાર નથી કર્યો કે અમોએ હરમ મક્કાને શાંતિનું ધામ બનાવ્યું છે જ્યારે તેની આસપાસથી લોકોને જબરદસ્તીથી ઊંચકી લઈ જવામાં આવે છે તે છતાં શું તે લોકો જૂઠા પર ઈમાન રાખશે ને અલ્લાહની નેમતોનો ઇનકાર કરશે? ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بالحق لما جاءه أليس في جهنم مثوى للكافرين. ને તેના કરતા વધારે ઝાલિમ કોણ હશે જે અલ્લાહ પર ખોટું આળ મૂકે, ખોટું તોહમત ચડાવે, અથવા જ્યારે તેની પાસે સાચું આવે ત્યારે તેને જૂઠલાવે? શું ત્યારે નાસ્તિકોનું રહેઠાણ જહન્નમ નથી? અને જેઓ અમારા ધર્મ પ્રચારના, ધર્મ ફેલાવવાના બાબતમાં કોશિશ કરશે તેને અમે અમારા રસ્તાઓ જરૂર દેખાડી દઈશું. ને અલ્લાહ બેશક નેકી કરનારાઓની સાથે સાથે જ છે.